શ્રીમદ્દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 38 દેવી દ્વારા દેવી તીર્થો વ્રતો ઉત્સવો તથા પૂજનના પ્રકારોનું વર્ણન. હિમાલયે પૂછ્યું, દેવેશ્વરી, આપને પરમ પ્રિય એવા પ્રખ્યાત પવિત્ર અને દર્શનીય સ્થાન પૃથ્વી પર કેટલા છે તથા આપની પ્રસન્નતા માટેના વ્રત ઉત્સવો કેટલા છે તે જણાવવાની કૃપા કરો જેથી મારું જીવન સફળ થઈ જાય. દેવી શ્રીદેવી બોલ્યા, નજરથી દેખાતા બધા જ સ્થાન મારા છે અને મારા વ્રત માટે કોઈ પણ સમય અનુકૂળ છે એમ સમજવું. ગમે તે સમયે મારો ઉત્સવ કરી શકાય, કેમ કે હું સર્વ સ્વરૂપ છું. છતાં હે પર્વતરાજ, હું ભક્તો પરના પ્રેમને કારણે કેટલાક સ્થાનોનો પરિચય કરાવું છું. તમે સાવધાનીપૂર્વક સાંભળો. કોલ્હાપુર નામનું એક પરમ પ્રસિદ્ધ સ્થાન છે, ત્યાં લક્ષ્મી સદા નિવાસ કરે છે. બીજા સ્થાનનું નામ માતુહપુર છે, ત્યાં ભગવતી રેણુકા બિરાજે છે. તુલજાપુર મારું ત્રીજું સ્થાન છે અને સપ્તશૃંગ પણ એક સ્થાન છે. હિંગુલા, જ્વાલામુખી, સાકંબરી, ભ્રામરી, રક્તદંતિકા અને દુર્ગા આ દેવીઓના સ્થાન જે તે દેવીઓના નામથી પ્રસિદ્ધ છે. ભગવતી વિંધ્યાચલીનું સર્વોત્તમ સ્થાન વિંધ્ય પર્વત પર છે. અન્નપૂર્ણા સ્થાન અને કાંચીપુર સ્થાન બહુ જ પવિત્ર માનવામાં આવે છે. દેવી ભીમા અને વિમલાના ઉત્તમ સ્થાન તેમના નામથી જ જાણીતા છે. શ્રી ચંદ્રાલાનું મહાન સ્થળ કર્ણાટક પ્રદેશમાં છે. આવું જ એક કૌશિકી સ્થાન છે, નીલાંબા દેવીનું સ્થાન નીલ પર્વતના શિખર પર છે. જાંબુન દેવીશ્વરી શ્રીનગર સ્થાનની પાસે છે. ભગવતી ગુહ્ય કાલીનું પ્રસિદ્ધ સ્થાન ચિદમ્બરમમાં આવેલું છે. દેવી સુંદરીનું પરમ ઉત્તમ સ્થાન વેદારણ્યમાં છે. ભગવતી પરાશક્તિ, એકાંબર, મહાલસા, મહાલસા અને યોગેશ્વરીનું સ્થાન જે તે દેવીઓના નામથી પ્રખ્યાત છે. દેવી નીલ સરસ્વતીનું સ્થાન ચીન દેશમાં છે. બગલા દેવીનું સર્વોત્તમ સ્થાન વેદનાથ ધામમાં છે. હું સર્વેશ્વર સંપન્ન ભગવતી ભુવનેશ્વરી છું. મારું સ્થાન મણિદ્વીપ પર્વત પર છે. શંકર સતીના શરીરને લઈને ફરી રહ્યા હતા તે સમયે સતીનો યોનિ ભાગ જ્યાં પડ્યો તે સ્થાન કામરૂ નામે પ્રસિદ્ધ થયું. તે જ ભગવતી ત્રિપુર સુંદરીનું સ્થાન છે. મહામાયાથી શોભતું આ સંસારના બધા સ્થાનોનું શિરોમણી છે. પૃથ્વી પર આનાથી વધીને વિશેષ કોઈ સ્થાન નથી. તે એટલું ચૈતન્ય સ્થાન છે કે દર મહિને દેવી રજસ્વલા થાય છે તે સમયે ત્યાં નિવાસ કરતા બધા દેવતાઓ પર્વત પર જઈને રહે છે. વિદ્વાનોનું કહેવું છે કે તે સમયે ત્યાંની સંપૂર્ણ ભૂમિ દેવીમય થઈ જાય છે. તેથી આ કામ્યાખ્ય યોનિમંડળ થી શ્રેષ્ઠ બીજું કોઈ સ્થાન નથી. હિમાલય. બધા જ ઐશ્વર્યોથી સંપન્ન પુષ્કર ક્ષેત્રે ભગવતી ગાયત્રીનું ઉત્તમ સ્થાન છે. અમરકંટક દેશમાં ભગવતી ચંડિકાનું સ્થાન છે. પ્રભા ક્ષેત્રમાં ભગવતી પુષ્કરક્ષિણી રહે છે. નૈમિષારણ્યમાં ભગવતી લલિતા બિરાજે છે. પુષ્કરમાં દેવી પુરુહૂતાનો તથા આષાઢીમાં દેવી રતિનો નિવાસ છે. ચંડમુંડી નામના સ્થાનમાં ચંડમુંડનો વધ કરવાવાળા ભગવતી પરમેશ્વરી બિરાજે છે. બારભૂતિમાં દેવી ભૂતિનો તથા નાકુલમાં નકુલેશ્વરીનું ધામ છે. હરિશ્ચંદ્ર નામના સ્થાનમાં ભગવતી ચંદ્રિકા અને શ્રીશૈલ પર્વત પર ભગવતી શાંકરી પ્રસિદ્ધ છે. જપેશ્વરમાં ત્રિશુલાદેવી અને આમ્ર કેશ્વરમાં સૂક્ષ્મા દેવી બિરાજે છે. મહાકાલ નામનું સ્થાન ઉજ્જૈનમાં છે. મહાકાલ નામના ક્ષેત્રમાં ભગવતી શાંકરી, મધ્યમ નામના સ્થાનમાં સર્વાણી તથા કેદાર નામના પ્રસિદ્ધ મહાન ક્ષેત્રમાં દેવી માર્ગદાયિની શોભી રહ્યા છે. ભૈરવ સ્થાનમાં ભગવતી ભૈરવી તથા ગયામાં ભગવતી મંગલાનું સ્થાન છે. દેવી સ્થાણુપ્રિયા कुरुक्षेत्र में रहे छे अने देवी स्वयंभुवी नाकुल में वसे छे। कनखल में उग्रा देवी, विमलेश्वर में विश्वेश्वा, अटहास में महानंदा, महेंद्र पर्वत पर महांतका, भीमा पर्वत पर भगवती भीमेश्वरी, वस्त्रापथ स्थान में भगवती शांकरी, अर्धकोटि पर्वत पर रुद्राणी, अभिमुक्त क्षेत्र में विशालाक्षी, महालय स्थान में महाभागा, स्वर्णाक्ष में उत्पलाक्षी, कमलालय में कमला, छांगलडंक एटले के छांगलडंक स्थान दक्षिण भारत में समुद्रना किनारे छे, मां प्रचंडा, कुरुंडल में त्रिसंध्या, माकोट में ब्रुकटेश्वरी, मंडलेश में सडंकी, कालंजर पर्वत पर कालीनो, शंकुकर्ण पर्वत पर भगवती ध्वनिनो तथा स्थूलकेश्वर पर्वत पर स्थूला देवीनो निवास छे। परमेश्वरी हृल्लेखा आ पदनी स्पष्ट व्याख्या यामल तंत्र में भुवनेश्वरी रहस्य में करवामां आवी छे। परमेश्वरी हृल्लेखा बधाज ज्ञानी पुरुषों हृदय में बिराजे छे। पर्वतराज हिमालय ऊपर जणाव्या ते बधा देवीना परम प्रिय स्थान छे। आ बधा क्षेत्रों महात्म्य सांभळ्युं त्यार पछी शास्त्रोक्त विधि थी देवीनी पूजा करवी अथवा हे पर्वतराज आ बधा क्षेत्र काशी में ज स्थित छे, तेथी देवी में श्रद्धा धरावनार मनुष्य काशी में निवास करवो इच्छनीय छे। त्या रहीने उक्त स्थानों ना दर्शन करीने देवीना मंत्रनो जप अने तेमना चरण कमलनु ध्यान करू। आ दिव्य कर्मना प्रभाव थी मनुष्य संसार बंधन थी मुक्त थई जाय छे। हिमालय जे मनुष्य सवारे उठीने भगवतीना नाम आ नामोनु उच्चारण करे छे तेना बधा ज पापो तेज क्षणे नाश पामे छे। ब्राह्मणों कर्तव्य छे के श्राद्ध समय सर्वप्रथम आ नामों पाठ करे, आम करवाथी पितृओं ने मुक्ति मळे छे। उत्तम व्रतधारी हिमालय हवे हूँ तमने व्रतों वात कहूँ छू। व्रतों एटले के तृतीयादि व्रतों विशद वर्णन मत्स्य पुराण में करवामां आव्युं छे। आ बधा व्रत स्त्री अने पुरुष बधाए श्रद्धा थी करवा जोईए। तृतीया व्रतना त्रण नाम छे, अनंत तृतीया व्रत, रस कल्याणीनी व्रत तथा आर्दानंद करी व्रत। शुक्रवार ने चौदस ना दिवसे देवीनु आ वात देवीनु आ व्रत करवू। तृतीय व्रत ना त्रण नाम छे, अनंत तृतीय व्रत, रस कल्याणीनी व्रत तथा आर्दानंद करी व्रत। शुक्रवार ने चौदस ना दिवसे देवीनु आ व्रत करवू। मंगलवारे पण आ व्रत थई शके छे। प्रदोष देवीनु एवं व्रत छे जारे रात्रिना समय भगवान शिवजी तेमना प्रिया ने आसन पर बेसाड़ी तेमनी सामे देवताओं सहित नृत्य करे छे। ते दिवसे उपवास करीने संध्या काले प्रदोष काल में देवीनी पूजा करवी जोईए। देवी ने प्रसन्न करनारू आ विशिष्ट व्रत दरेक पखवाड़े करवानो होय छे। हिमालय सोमवारनो व्रत पण मने बहुज प्रिय छे। आ व्रत में दिवसे उपवास करीने देवीनी पूजा कर्या पछी रात्रे जमवू जोईए। आ उपरांत चैत्र अने आसो बन्ने नवरात्रि मने परम प्रिय छे। राजन आ प्रमाणे बीजा पण केटलाक नित्य अने नैमित्तिक व्रत छे। जे मनुष्य राग द्वेष थी मुक्त थईने मारी भक्ति रूपे आ व्रत करे छे तेने मारू सायुज्य पद प्राप्त थाय छे। ते मनुष्य मारो भक्त छे अने ते मने अत्यंत प्रिय छे। राजन व्रतनी साथे साथे शणगारेलो हिंडोळो बांधीने उत्सवो पण करवा जोईए। शयनोत्सव, जागरणोत्सव, रथोत्सव तथा दमनोत्सव वगैरे अनेक उत्सवो छे। आ उत्सवो अवश्य करवा जोईए। श्रावण महिनामां एक पर्वतोत्सव थाय छे तेनाथी हूँ बहु प्रसन्न थाउ छुं। मारा भक्ते हमेशा आ व्रत करवू ज जोईए। आवा करवा जेवा बीजा अनेक महोत्सव छे। उत्सव टाणे मारा भक्तों ने प्रसन्न मन थी भोजन करावू। सौभाग्यवती स्त्रीओं ने भोजन करावू। कुंवारी कन्याओं ने ब्रह्मचारियों ने मारू स्वरूप समझीने भोजन करावू। आ उत्सव में उदारता थी खर्च करवो अने ब्राह्मण नी कुंवारी कन्या तथा ब्रह्मचारियों नी पूजा करवी। जे मनुष्य आ प्रमाणे श्रद्धापूर्वक दर वर्ष पूजा करे छे ते धन्य कृतकृत्य અને નિસંદેહ મારો પ્રીતિપાત્ર બને છે। ટૂંકમાં મેં આ બધી વાત કહી દીધી। આ પ્રસંગ મને ખૂબ પ્રિય છે, પરંતુ જે મનુષ્ય મારા ઉપદેશને ગ્રહણ ન કરે તથા જેને મારામાં શ્રદ્ધા ન હોય તેની સામે આ પ્રસંગ કહેવો નહીં. અધ્યાય 38 સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો શ્રી અંબે માત કી જય.